શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 14મો પ્રતાપસિંહ રાજા પૂછે છે, હે સુવ્રત મુનિ, એ રામાનંદ સ્વામી કોણ હતા, કોના શિષ્ય હતા, તેમનું નિવાસસ્થાન ક્યાં હતું અને તેને વૈષ્ણવોનું આચાર્યપદ કેવી રીતે પ્રાપ્ત થયેલ હતું, આ સર્વે વૃત્તાંત તમે મને યથાર્થ રીતે કહો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, તે સદગુરુ રામાનંદ સ્વામીનું જીવનચરિત્ર હું તમને યથાર્થ સંભળાવું છું. આ પૃથ્વી ઉપર ભાગવત ધર્મનું પ્રવર્તન કરનારા તે ભગવાન શ્રીકૃષ્ણના સખા ઉદ્ધવજીનો અવતાર હતા. હે રાજન, રમણીય અયોધ્યા નગરીને વિશે અજય નામના એક ઉત્તમ બ્રાહ્મણ રહેતા હતા. એ વિપ્રનું કાશ્યપ ગોત્ર હતું. આશ્વલાયન શાખાના એ ઋગ્વેદી બ્રાહ્મણ હતા. કાશ્યપ, આવત્સર અને નૈધ્રુવ આ ત્રણ તેમના પ્રવર હતા. તે અજય વિપ્ર પુણ્યકર્મો કરવામાં નિષ્ઠાવાન હતા. તેણે પૂર્વજન્મમાં પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણની આરાધના કરી હતી. વિદ્યા અને વિનયથી સંપન્ન સત્યવાદી એ વિપ્રે ઇન્દ્રિયોને જીતી પોતાને વશ કરી હતી. આવા મહાન અજય વિપ્ર અને સુમતિ નામના તેમના પવિત્ર પત્ની થકી દુર્વાસા મુનિના શાપને કારણે ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિરૂપી કુમુદવનને પ્રફુલ્લિત કરવામાં ચંદ્રમા સમાન સાક્ષાત ઉદ્ધવજી પ્રગટ થયા હતા. વિક્રમ સંવત 1795ના શ્રાવણવદી અષ્ટમીને શુભ દિને પ્રભાતના સમયે ઉદ્ધવજીનું પ્રાગટ્ય થયું. તેમનું શરીર ગૌર વર્ણનું હતું. મંદ મંદ મુખહાસ્યથી તે અતિશય શોભતા હતા. શરીર પુષ્ટ હતું. જાનુ પર્યંત લાંબી બંને ભુજાઓ, કમળ સમાન કોમળ તેમના બે ચરણ, ઉદરમાં ઊંડી ગોળ ગંભીર નાભી અને લાલ કમળની સમાન કાંતિવાળા નેત્રોથી તે શોભી રહ્યા હતા. તેમનું હૃદય વિશાળ અને હોઠ લાલ બિંબફળ જેવા શોભતા હતા. મસ્તક ઉપર વાંકડિયાળા શ્યામસુંદર કેશ, સુંદર કમળની પાંખડી સમાન શોભાયમાન નેત્રો અને શોભાયમાન વિશાળ ભાલ પ્રદેશથી તે ઉદ્ધવજી અતિશય શોભતા હતા. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આવા પુત્રના જન્મથી અતિશય હર્ષ પામેલા અજય વિપ્રે વસ્ત્રે સહિત સ્નાન કર્યું અને વેદવિધિજ્ઞ વિદ્વાન વિપ્રોને બોલાવી પુત્રનો જાતકર્મ સંસ્કાર કરાવ્યો. અત્યંત હર્ષિત મનવાળા અજય વિપ્રે પુત્રના જન્મથી 12મે દિવસે સ્વસ્તિવાચન કર્મ કરી સર્વને હર્ષ ઉપજાવતા હોવાથી પુત્રનું નામ રામ એવું રાખ્યું. માતા સુમતી, પિતા અજય શ્રી રામનું પ્રેમપૂર્વક લાલન પાલન કરે છે અને તે પણ આકાશમાં ઉદય પામેલા બાલચંદ્રની પેઠે સર્વેના નેત્રોને આનંદ ઉપજાવતા અલ્પ સમયમાં જ ખૂબ વધવા લાગ્યા છે. શ્રી રામે 8મા વર્ષે પિતા થકી વિધિ પ્રમાણે યજ્ઞોપવિત સંસ્કાર પ્રાપ્ત કર્યા પછી ધર્માત્મા તે રામ દૃઢતાપૂર્વક બ્રહ્મચર્યનું પાલન કરવા લાગ્યા છે. મનથી પણ ગૃહસ્થાશ્રમને નહીં ઈચ્છતા અને નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત જેને અતિશય વહાલું છે એવા શ્રીરામ પ્રતિદિન નિવૃત્તિ ધર્મમાં નિષ્ઠાવાળા સત્પુરુષોનો જ સમાગમ કર્યા કરતા હતા. હે રાજન, રામ 10 વર્ષથી અંદરની પૌગંડ અવસ્થામાં હતા, છતાં પણ પિતાના મુખ થકી શ્રીમદ ભાગવતનું પ્રતિદિન પ્રેમપૂર્વક શ્રવણ કરતા હતા. શ્રીમદ ભાગવતનું સતત શ્રવણ કરવાથી આ રામના મનમાં ભગવાન શ્રીકૃષ્ણને વિશે દ્રઢ ભક્તિ ઉત્પન્ન થઈ. તેથી તે નિયમપૂર્વક ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમાનું પૂજન કરવા લાગ્યા. ઘરમાં અનાસક્ત રામને અંતરમાં શ્રીકૃષ્ણ ભગવાનના પ્રત્યક્ષ દર્શનની ઉત્કૃષ્ટ ઈચ્છા જાગી. તેથી વેદાધ્યયનના બહાને તત્કાળ ઘરનો ત્યાગ કરી નીકળી ગયા. અંતરમાં બીજી કોઈ સ્પૃહા નથી અને હૃદયમાં શ્રીકૃષ્ણનું સદાય ધ્યાન કરે છે એવા શ્રી રામ શર્મા अनेक देशों में तीर्थयात्रा करता करता रैवताचल अर्थात सौराष्ट्रना गिरनार पर्वतनी तळेटी में पधार्या। आ गिरनार पर्वतनी तळेटी में प्रसिद्ध श्री गोपनाथ महादेवना मंदिरे रहेला गोपाळानंद योगीना शिष्य आत्मानंद मुनिना श्री राम शर्माए दर्शन कर्या। आ आत्मानंद मुनि अष्टांग योगनी कला में पारंगत हता। समस्त योगीओ तेमनु सन्मान करता हता। ते समाधि निष्ठ हता अने पोताना आत्मानी अक्षर ब्रह्मनी साथे एकता पण करी हती। सद्गुरु गोपाळानंद योगीनी कृपा थी ते पोताना शरीर ने लांबो समय सुधी एमने एम टकावी राखवू अथवा तत्काल तेमनो त्याग करी देवो तेमा स्वतंत्रता ने पाम्या हता। गुरुनी कृपा वडे प्राप्त करेला पोताना योग मार्गना उपदेश थी योग सिद्धि ने पामेला घणा बीजा शिष्यों थी वीटायेला आवा सिद्ध पुरुष आत्मानंद मुनिना दर्शन करतानी साथे श्री राम शर्माए बहुज आदरपूर्वक साष्टांग दंडवत प्रणाम कर्या। ते समय पोताना प्रभाव थी सर्वत्र ख्याति ने पामेला श्री आत्मानंद मुनिए श्री राम शर्मानो आदर सत्कार कर्यो अने नैष्ठिक ब्रह्मचारीना धर्म में दृढ़ स्थितिवाला ते राम शर्मा त्या आत्मानंद मुनिनी समीपे एक मास सुधी निवास करीने रह्या। आ आत्मानंद मुनि ने समाधि में भगवान श्रीकृष्णनु प्रत्यक्ष दर्शन जरूर थतु हशे। आ प्रमाणे निश्चय करीने हे राजन श्री राम शर्मा बे हाथ जोड़ी नमस्कार करीने प्रार्थना करवा लाग्या के हे स्वामीन मारा अंतर मा भगवान श्रीकृष्णना प्रत्यक्ष दर्शन करवानी प्रबल इच्छा वर्ते छे। ते हेतु थी तमे मने तेमना प्रत्यक्ष दर्शननु साधन कृपा करीने देखाड़ो। हे राजन राम शर्माना आवा वचनों सांभळी आत्मानंद मुनि अतिशय आनंदने पाम्या अने तेमना प्रत्ये कहवा लाग्या के तमे अष्टांग योगनी साधना करो तेनाथी तमारा मननी समग्र इच्छाओं पूर्ण थशे। सुव्रत मुनि कहे छे हे राजन ते राम शर्माए आत्मानंद मुनि ने सिद्धयोगी जाणीने अष्टांग योगनी सिद्धि ने अर्थे विनयपूर्वक तेमना गुरुपणानो आदर करी तेमनु शिष्यत्व स्वीकार्यु त्यारे आत्मानंद मुनि बहुज राजी थया अने श्री राम शर्मा ने दीक्षा आपी श्री रामानंद एवं नाम पाड्यु। पछी तेमने यम नियमादिक अंगोए सहित अष्टांग योगनी साधना शिखववा लाग्या अने ते वर्णिराट श्री रामानंद मुनि पण गुरु कृपा थी अल्प समय में ज सिद्ध योगी थया अने गुरुनी माफक पोते पण पोताना आत्मानी अक्षर ब्रह्मनी साथे एकता ने प्राप्त करी लीधी अर्थात रामानंद स्वामी ने पण ब्रह्मनो साक्षात्कार थयो। वर्णिराट श्री रामानंद स्वामी समाधिने विषे दशे दिशाओं में प्रसरी रहेला अक्षर ब्रह्म प्रकाश ने सदाई देखवा लाग्या परंतु ते तेजने विषे साक्षात श्रीकृष्ण भगवाननु दर्शन न थयु तेथी तेमना मन में अत्यंत खेद थयो अने अतिशय आकुल व्याकुल थवा लाग्या अने गुरु आत्मानंद स्वामी प्रत्ये कहवा लाग्या के हे स्वामीन तमारी दया थी मने समाधिनी सिद्धि प्राप्त थई पण ते समाधि मा मने मात्र निराकार ब्रह्मतेजनाज दर्शन थाय छे परंतु जे हूँ इच्छु छू ते साकार परब्रह्म श्रीकृष्ण भगवानना दर्शन मने नथी थता। कमलापति भगवान श्रीकृष्णना दर्शन विना मारा मन मा अतिशय उद्वेग थई रह्यो छे अने मारा आत्माने हूँ संपूर्णपणे अकृतार्थ मानु छू। त्यारे गुरुवर्य आत्मानंद मुनि रामानंद स्वामी प्रत्ये कहे छे हे वर्णिन जे भगवान विष्णु छे तेज निराकार तेजोमय स्वरूप छे तेमनो बीजो कोई आकार नथी कारण के जगत में जे कोई आकार देखाय छे ते सर्वे माइक छे। शा माटे माइक छे तो कहे छे के आकार मात्रनो विनाश अवश्य छे परंतु निराकारनो विनाश नथी भगवान अविनाशी छे। हे नराधिप आत्मानंद मुनि आ प्रमाणे बोल्या के तरत ज उद्धवावतार श्री रामानंद स्वामी मूर्छित थईने पृथ्वी उपर ढळी पड्या। એક મુહૂર્ત પછી મૂર્છા ઉતરી જાગ્રત થયા અને ઊંચે સાધે અતિશય રુદન કરવા લાગ્યા. ત્યાર પછી ભગવાનના આકારનું ખંડન કરનાર તે ગુરુનો તત્કાળ ત્યાગ કરીને તે સ્થળમાંથી તે નીકળી ગયા. ભગવાન સદાય સાકાર છે એવા શાસ્ત્રીય સિદ્ધાંતની દ્રઢ માન્યતા ધરાવતા સદબુદ્ધિમાન શ્રી રામાનંદ સ્વામી ગુરુ આત્માનંદ સ્વામીએ ખૂબ વાર્યા છતાં પણ રોકાયા નહીં અને સાકાર બ્રહ્મના સિદ્ધાંતનું પ્રતિપાદન કરનારા ગુરુની શોધમાં રવાના થઈ ગયા. સાકાર બ્રહ્મનું પ્રતિપાદન કરનારા ગુરુ તો શ્રી રામાનુજાચાર્યે સ્થાપન કરેલ ગાદીસ્થાને હોવા જોઈએ એવો મનમાં નિશ્ચય કરી તે રામાનંદ સ્વામી ભગવાન શ્રીહરિને અતિશય પ્રિય સ્થાન એવા શ્રીરંગ ક્ષેત્રમાં આવ્યા. નૈષ્ઠિક બ્રહ્મચારી એવા એ રામાનંદ સ્વામી ભગવાન શ્રીરંગનાથજીનું હૃદયમાં સ્મરણ કરતા થકા શ્રીરંગ ભગવાનના મંદિરની સમીપે જ પોતે નિવાસ કરીને રહ્યા. કાવેરી ગંગામાં પ્રતિદિન સ્નાન કરી સંધ્યાવંદન આદિ નિત્યકર્મ કરી નિયમપૂર્વક શ્રીરંગનાથ ભગવાનનું દર્શન કરતા હતા. તેમના મનમાં પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીહરિના સદા સાકાર સ્વરૂપનું પ્રતિપાદન કરનારા શતશાસ્ત્રો સાંભળવાની જ ઈચ્છા રહેતી હતી, પણ ઇતર શાસ્ત્રોને સાંભળવાની બિલકુલ ઈચ્છા રાખતા ન હતા. ભગવાન શ્રીકૃષ્ણના પ્રત્યક્ષ દર્શનનું સાધન બતાવે તેવા સદગુરુની શોધમાં શ્રી રામાનંદ સ્વામી નિરંતર ત્યાં રહેલા વૈષ્ણવોનો સમાગમ કરતા હતા. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, શ્રી રામાનંદ સ્વામીએ ભગવદ્પાદ શ્રી રામાનુજાચાર્યના ચરિત્રોથી ભરપૂર પ્રપન્નામૃત એ નામના ગ્રંથનું વૈષ્ણવોના સમાગમ વખતે શ્રવણ કર્યું. તે ગ્રંથનું શ્રવણ કર્યા પછી શ્રી સંપ્રદાયમાં સદાય સિદ્ધદેહે બિરાજતા શ્રી વૈષ્ણવાચાર્ય રામાનુજાચાર્યને જ ગુરુ કરવાની દ્રઢ ઈચ્છા કરી. પછી રામાનંદ સ્વામી શ્રી રામાનુજાચાર્યે રચેલા સાકાર બ્રહ્મનું પ્રતિપાદન કરતા શ્રીભાષ્ય આદિ પોતાને પ્રિય ગ્રંથોનું પ્રતિદિન શ્રવણ કરવા લાગ્યા. દરરોજ શ્રી રામાનુજાચાર્યના 108 નામના સ્તોત્રનો પ્રીતિપૂર્વક પાઠ કરે અને પ્રપન્નામૃતમાં જેવું તેમનું વર્ણન કરેલું છે તેવા સ્વરૂપનું ધ્યાન કરે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, પ્રતિદિન આ પ્રમાણે કરતા શ્રી રામાનંદ સ્વામીને 3 માસ વીતી ગયા. ત્યાર પછી શ્રી રામાનુજાચાર્યના જન્મદિવસે એટલે ચૈત્ર સુધી 5મની વહેલી સવારે ધ્યાન સમાધિ થઈ ત્યારે સાક્ષાત શ્રી રામાનુજાચાર્યના પ્રત્યક્ષ દર્શન થયા. ત્રિદંડ ધારણ કરેલા તેમની કાંતિ સૂર્ય સમાન તેજસ્વી હતી. દિવ્ય દેહમાં સુંદર નેત્રકમળથી તેઓ અતિશય શોભતા હતા. શરીર ઉપર 12 ઉર્ધ્વપુંડ તિલકને ધારણ કર્યા હતા. મંદ મંદ હાસ્યને કરતા શ્રીમન્નાથ એવા શ્રી રામાનુજાચાર્યને પ્રપન્નામૃતમાં કહેલા તેમના આ અસાધારણ ચિહ્નોથી ઓળખીને શ્રી રામાનંદ સ્વામી તત્કાળ દંડવત પ્રણામ કરવા લાગ્યા. પછી બે હાથ જોડી પોતાની સામે ઉભેલા શ્રી રામાનંદ સ્વામીને યતીન્દ્રશ્રી કહેવા લાગ્યા કે, હે વર્ણી, હું રામાનુજાચાર્ય છું, તમે મારી પાસેથી વરદાન માગો. આ પ્રમાણે કહ્યું તેથી શ્રી રામાનંદ સ્વામી મનમાં અતિશય રાજી થયા અને બે હાથ જોડી કહેવા લાગ્યા કે, હે યતીશ્વર, આપના મંગલકારી દર્શનથી મારા ઘણા સમયનો મનોરથ આજે પૂર્ણ થયો છે. હે સમર્થ સ્વામી, શ્રીમન નારાયણ ભગવાનના હું પ્રત્યક્ષ દર્શન કરવા ઈચ્છું છું. તે દર્શન મને જલ્દીથી થાય તેવો ઉપાય બતાવો. ત્યાર પછી અતિશય પ્રસન્ન થયેલા ભગવદ્પાદ શ્રી રામાનુજાચાર્યે શરણે આવેલા શ્રી રામાનંદ સ્વામીને વૈષ્ણવી દીક્ષા આપી અને 2 મંત્રો આપ્યા અને ત્યાર પછી કહેવા લાગ્યા કે, હે વર્ણિરાજ, તમે ભગવાન શ્રીમન નારાયણની પ્રેમલક્ષણા ભક્તિ આળસ છોડીને કરવા માંડો અને મારા રચેલા શ્રીભાષ્યાદિ ગ્રંથોનો નિત્ય અભ્યાસ કરો. હે વર્ણી, એક સ્વધર્મ, બીજી પ્રેમલક્ષણા નવધા ભગવદ્ ભક્તિ, ત્રીજું ભગવાનના ભક્તોનો સમાગમ અને ચોથું વિષયોના રાગમાંથી ઇન્દ્રિયોની વૃત્તિઓને પાછી વાળવી, આ ચારનો ક્યારેય પણ ત્યાગ ન કરવો. હે નિષ્પાપ મુનિ, આ પ્રમાણે વર્તવાથી તમને ટૂંક સમયમાં જ ભગવાન શ્રીમન નારાયણના પ્રત્યક્ષ દર્શન થશે જ. તમે મારી આજ્ઞાથી આજ પછી તમારે શરણે આવેલા મુમુક્ષુ જીવાત્માઓને વૈષ્ણવી દીક્ષા આપજો. તમારી પાસેથી દીક્ષા લીધેલા ભક્તજનોને પણ તમારી જેમ જ સાક્ષાત ભગવદ્ દર્શનની સિદ્ધિ પ્રાપ્ત થશે તેમાં કોઈ જાતનો સંશય નથી. તમે પણ ભગવદ્ ભક્તિ કરવામાં વિક્ષેપ ઉત્પન્ન ન થાય તેવા પુણ્યક્ષેત્રમાં નિવાસ કરીને રહેજો. કોઈ સ્થાનમાં વિક્ષેપ થાય તો તે સ્થાન છોડીને કોઈ અન્ય સ્થાને જ્યાં વિક્ષેપ ન થાય ત્યાં ચાલ્યા જવું. આ પ્રમાણે કહીને શ્રી રામાનુજાચાર્ય અંતર્ધાન થઈ ગયા. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ત્યારબાદ શ્રી રામાનંદ સ્વામી સમાધિમાંથી જાગ્રત થયા અને પોતાના શરીરને તપ્ત સુદર્શન ચક્રના ચિહ્નથી અંકિત અને ઉર્ધપુંડ તિલકોથી સુશોભિત જોઈને બહુ જ હર્ષને પામ્યા. તેમજ સમાધિમાં ઘટેલી ઘટના બિલકુલ સત્ય છે, આ કોઈ સ્વપ્ન નથી એમ માની ખૂબ જ રાજી થયા. ગુરુના કહેવા મુજબ સ્વધર્મમાં રહી રામાનંદ સ્વામી પ્રેમપૂર્વક ભગવાનની ભક્તિ કરવા લાગ્યા. તેથી અલ્પ સમયમાં જ તેમને પોતાના હૃદય કમળને વિશે બ્રહ્મતેજની મધ્યે રહેલા ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના દર્શન થયા. પ્રત્યક્ષ દર્શનથી રામાનંદ સ્વામીનો મનોરથ પૂર્ણ થયો અને પૃથ્વી પર તીર્થોમાં વિચરણ કરવા લાગ્યા. તેમજ તે તીર્થોમાં જે જે મુમુક્ષુ શરણે આવે તેમને વૈષ્ણવી દીક્ષા આપવા લાગ્યા. હે રાજન, આ પૃથ્વી ઉપર રામાનંદ સ્વામીએ જે જે મુમુક્ષુજનોને વૈષ્ણવી દીક્ષા આપી હતી તે સર્વે સ્વધર્મમાં રહી નિર્દંભપણે દ્રઢતાપૂર્વક ભગવાનની ભક્તિ કરવા લાગ્યા. ભક્તિ કરતા તે સર્વે દીક્ષિત મનુષ્યોને અલ્પ સમયમાં જ સાક્ષાત શ્રી નારાયણ ભગવાનનું દર્શન પ્રાપ્ત થયું. તેથી તે સર્વે ભક્તજનો તે સ્થળે જ્યાં તેઓ રહેતા હતા ત્યાં ગુરુ રામાનંદ સ્વામીનો મહિમા ખૂબ જ ગાવા લાગ્યા. હે રાજન, પ્રસન્ન થયેલા સાક્ષાત યતિરાજ ગુરુવર્ય શ્રી રામાનુજાચાર્યની પૂર્ણ કૃપાથી અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની પૂર્ણ પ્રસન્નતાથી તેમજ નિર્દંભપણે કરાતી ધર્મે સહિત ભક્તિના માધ્યમથી આ રામાનંદ સ્વામીનો પ્રતાપ અને પ્રભાવ આ પૃથ્વી ઉપર સર્વત્ર ખૂબ જ ફેલાવા લાગ્યો. આ પ્રમાણે શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં શ્રી રામાનંદ સ્વામીના જન્માદિ ચરિત્રનું નિરૂપણ કર્યું એ નામે 14મો અધ્યાય પૂર્ણ થયો.